જેટલા પ્રાર્થના કરવાના એટલે પહેલી વાર એટલે એ સામો સામો સામી વ્યક્તિ ત્રાગા ગમે એટલા કરે પોતે એમાં કેવી રહેવાનું ખબર પડે ત્રાગુ કરનાર ના કે હું ત્રાગુ કરું છું એમ હું ત્રાગુ કરું છું પોતાને ખબર પડે ખરી ચોક્કસ ત્રાગુ કરવું એટલે પોતે પોતાને ઈચ્છાપૂર્વક કરવું પડે પ્રકૃતિ મળી ગયું નઈ એટલે પોતે ધ્યાન ના આપે શું કહ્યું પ્રકૃતિ બધું ખબર પડે કેમ ના ખબર પડે ખબર પડે નાના નાની બાબત સમજી શકે છે તો ત્રાગુ છે તો બહુ મોટી બાબત કહેવાય ત્રાગુ થોડાક જ માણસ હોય એવા ભાઈ ત્રાગવા કરનારા શું કહ્યું તમારે ભાઈ વખતે ગયા પછી અમારો ભાભી એને સુઈ જોઈતું છે ત્રાગુ મળ્યું અમારે મામા દીકરા રાજગી આવેલા અમારે ભાભી છે તે ઊંચા થઈ થઈને કૂટવા માંડ્યા અમારા મામા દીકરા ને બીડાઈ મળ્યો મને બીડાઈ મળ્યો અમારે મામા દીકરો દી ગયો આવું ના કરશો એવું ના કરશો નહીં ભાઈ તમે જ કરો છો તમે ત્યારે મારી પાસે તમને પહોંચી ગયા એની બાબ તાગુ ક્યાં તાગુ કરવા મળ્યું કોઈ કોઈ માણસ મારી પાસે એનું આમ લાદી હોય ને એટલે આપડે કડક થઈ જતા ફોડવા નારી બધે માથે જઈ બધે પૂરું આવું બહુ બોલો બધે બહુ જ્ઞાન જ્ઞાની અવસ્થામાં નહીં મળવું પણ તે અંદર ફરી જ પડે બહાર બહાર બહાર કરે નહીં બોલવાનું પ્રકૃતિ ભડકી જાય બાકી પેલા તો અહંકાર ને હા માર ને તો આપણું મત હોય કે મને પીડા ભરો તો આખા જગત વ્યાય ઉપર બેઠો છું સાગર શબ્દ કઈ દઈએ સંભળ્યા તું ને આવી યાદ આવ્યું દાદા કોઈ કર્યું છે ને જોયેલું મેં જોયેલું ને નાનપણ માં બહુ કરેલું ધ્યાન પછી નહીં પણ નાનપણ માં બહુ કરેલું તાગુ આવે ને તો રૂમ ના બારણા બંધ કરીને બેસી જવું તો આ બધા આખું ઘર ઉપર નીચે થાય પણ બારણું ખુલે જ નહીં ટોપલા ભરી ભરીને કરેલા ને એ તાગો ને યાળે ગયા ચાલે છે. જ્ઞાન વાળું મને જ્ઞાન આપે છે કે આ સાગુ કરે માફી કરે કે શું હેતુ છે તારા માટે ખ્યાલ માં આવી જાય ખબર પડે જોયેલું લાગુ જોયેલું નહિ બેન કે છે ને બીડાઈ મારે તમને પછી તાગુ નો એટલે પછી તારા ની સમજણ નથી તાગુ ના કહેવાય એને તારે કહેવાય તાગુ વસ્તુ જુદી વસ્તુ છાતી બાતી ફૂટે મોતું બસું ફૂટે પોતે પોતાનું એ માથું ફોડે તે માથું ફોડે તે આડે કેટલીક ફજર કેટલીક તાગુ હોય છે. હા તાગુ એ શબ્દ જુદી વસ્તુ છે એટલે લાગુ પોતાનામાં કશી અસર ના હોય શું બીજાને મેળવવા માટે ખાલી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એમાં ત્રાગો મેં જોયેલો ભડકી જાય આ બીજી વાર કોને એટલે મને એમ થાય કે હાર કઈ ભરી જાય મારા માટે આરોપ આવે એટલે ભડકી ભરી ચાલે આ તાગુ એવું કહે તે મારી બે જયારે પડકે થાય ને એટલે મારા ભાઈ ને એવું દેખાડે કે હું સીધા મારે પડવું પડશે તમારી ભાઈ ને એટલે હું ટીકડે હું કહું અમારા ભાઈ જરા મને તાળા પડી જાય ને એટલે હું કહું તમે બે હો હું જરા ધક્કો મારી આવું છું કે છે તમે પડો કે છે એટલે અમારા ભાઈ ના જોવામાં આવે કે હા આ કઈ ભાઈ કે છે ઘરમાં દેવ દેવા માણસો બધા બાબા બધા અને અમારે ભાભી એ બધું ઉઠાયેલું આ બધું અત્યારે બઉ સારા છે અત્યારે એ ભાભી મારી મન માં રાડ્યા આખું કોઈ નહીં ગુમ નહીં કેવું પડે ટિકિટ વાળી ભાઈ અને પાછળની પહોળી બધા દેખાય નહીં તમારા ભાભી બધા આવે ને કે તમારા ભાભી ની પાસે પહોળી નહીં દેખાતી કપડો કપડા પહેરવાની ઉકુર બધા કોઈ પુરુષ હડ્યા નથી વિચાર ખરાબ આવ્યો નથી એટલે મારે બહુ મોટા પૂજ્ય છે ભલે આટલી બુદ્ધિ હતી આટલી બુદ્ધિ હતી તારા બધું પાંચ આટલા બધા આવડે છે આગુ કરવું એટલે મને ના આવે આપડી અક્કલ એવી પહોંચે નહીં એ સાગુ કરતો હોય એને ખોરી કાઢો ખોરો કરતા ના આવડે ખબર પડી જાય મને ખબર જાગો મારા બહુ કરતા તમે તો આ રહી કરેલી સાગુ આવડે છે સાગુ એવી હેલી વસ્તુ ને એ બાળવાથી જે કરી છે આ રહી કરે પોતાની ઉપાધિ થતી હોય હનુમાન ઉપાધિ કરે યારે ત્યાં તાગુ કર્યો નઈ શક્તિ આ ધીરું થઈ ગયું બે જ લે ચાલતી બેસ ભગવાન એક પછી હોય નહી કે ભાભી નહી, ભાભી એ કહ્યું એક વચન મહેતા લાગી દા દેખાડી હતી નમસ્કાર કર્યો. મમ્મી આબરું ના, મમ્મી આબરું જશે ના, અથવા મારી ઈજા જશે, બધું આપણે બહુ ખોટું થશે. એમને ગવર્મેન્ટ થઈ ગઈ એટલે લાગુ ખાસ નહીં કરે. પૂજા વાર્તા તો બાયણું અથાડીએ, છોરી પગે લાગતી બાયણું ખસડાયું. હું તો તત સમજી જવું, હું તો ચાલા ત્યાં બાયણા ચા નિમિત્તે અથડી બધી. આ બાયણું અથડી પણ છોકરી સમજી ગઈ ભરકી જેથી કરતી કરતી પછી સમજે હાથમાં છે બધું. પછી તે દાડે હિસાબ ચોખ્ખો કર્યા છે, હિસાબ જોવું કરી ચોખ્ખો કર્યા. શું હિસાબ ચોખ્ખો કર્યું? જે મેં એક વખત હિસાબ ચોખ્ખો મેં કર્યા છે તમારું ના એવું ગભરાયું એટલે મેં એક જ કહ્યું ના કેમ બાયણા ખસડાવા વાળા છે કે એવો દોસ્તી બોલે રસ્તા ઉછી બીજી થાય ફટાકા મારે બોલે દોસ્તી શું માંડ્યું છે બધા ક્યાંથી લાવ્યા બધું અમે ક્યાંથી લાવ્યા એવું શું કહ્યું અમે ઘેર વાપરો એવું રીતે આ માલ તમારા મળો તો તમે પહેરી ના હતા આવું હતું કશું નતું લાયા ક્યાં ત્યાં કોને ભર્યો માલ આ એવું હું પાડીને કે ભાઈ આઈ ગામડી સંપૂર્ણ ક્રોધ વગર ના થતો અમારો ક્રોધ તો જુઓ. ક્રોધ હોય ક્રોધ જુઓ, હા વગર ક્રોધ વગર ના છીએ છતાંય ક્રોધ જુઓ, છતાં જ્ઞાની ક્રોધ જુઓ. પશ્ચિમી પુત્ર ના ક્યાં બેઠો ક્યાં હાથ ગાલો, હા હા હીરાબા ને કોને અમારી માલ કર્યો આપડે માથે હાથ આવે ફરી ફરી વાત આવશે. એટલે મેં કહું પાછી બ્રાહ્મણી ને શું થયું છે? બ્રાહ્મણ ગોળ ને બ્રાહ્મણ ને રેવું પાણી કેમ ભરાય ગયું? ખાટ પડી ગઈ છે બટલા માં પાણી નહી ભરાય ગયું તો હજી નહી તો હવે પાણી ભરવા લાયક રહ્યા નથી કહ્યું માટલા પછી બનાવ મળે ને જ્યાં પાણી પછી મેં બહાર થી લઈને કોણ છે અત્યારે આ ખકડાય ખકડાય કરો બાકી ફટાકા મારવા એટલે પછી અંદર જઈ જોયા કરે દાદા રહે જયારે એવું થાય છે તાર પામ લાગ્યા પછી નીકળી ગયું બસ 2 કલાક રૂપિયા કરતા થયા કહ્યું કે દાદા આપડે મકાન બાંધેલું ત્યાં આગળ જાઓ અને મહિને તમારે 1,500 રૂપિયા મોકલી આપીશું આપડે તમારું જુદું અમારું જુદું હવે માટલું જે ક્રેક થયેલું અમારે નિશાન તો અને લાખ કરી લાવો જેને આ ક્રેક પાણી ભરીશું રાગે પડે ધર્મસભન માં આ લોકો ગાયું હતું કે દાદા ની આબરૂ નહીં રહ્યા છોકરીઓ બધી દર્શન કરવા આવે છે તમારે કાઢવું પડે ને હું નાખનાર હિજાબ પછી કોઈ કહેનારે પછી બની ગયું આવું શું કશું જ બોલે નહીં કે બોલીશું આપડે મજા આવી આપડે લોકો આવું તે રવાન ના કેસો વધારે વધારે જુલાબ આપતા એવું કઈ તો કરવું જ પડે ને રોજ બાયણો ખકડાવે રોજ બાયણો ખકડાવે ને ખરાબ આપડા મહાત્મા કોઈ તારે ચડેલો હોય તો મને ખબર છે તારે ચડ્યો છે બિલકુલ કટો તારે ચડ્યો મારા જાણવા આવું છે એટલે બધું ઉડતું સડી જાય બધું મારું બગડી પેલો કચ્છી બંધ કરી દેતો ને તમે યાદ છે ને પેલો કચ્છી બંધ કરી દેતો બિલકુલ બંધ ચાર ભાઈઓ નું હોય ને તો મંત્રાલ જવાનું મારે અમુક મેસન હોય અમુક મેસન હોય બધું વેચવાનું મારે તે આવડે ખરું બધું કરે એક જગ્યા થી વેચવા જતા ચાર ભાગ પાડવાના 3 ભાઈઓ ની એક જ વીટી હિરાની બધા મને ખાનગી વીટી મને આપજો હા દાદા તમને આપીશ પેલો કઈ જાય મને જાતે આપી નું તમને આપીશ બધા ચારે જ નીકળી રહ્યા મારી કે જો મારા છોકરા ના જવા દે વીટી મને એક બે ને આપી દે તમને આપી દઈશ માપી વીટી નો ખ્યાલ આવ્યો ને પછી ગોથી બગડી બગડી રહી વીટી હાથમાં આવી એટલે પછી મેં કહ્યું આ વીટી એક છે બધા જોયે છે શું કરીશું આપડે બધા એના કરતા હું 2-3 હજાર રૂપિયા આપીને હું લઈ લઉં શું ખોટું છે કયું તમારે જોઈએ વધારે બોલો ત્રણ જણ હું લઈ લઉં છું. તમે લોકો માર 35 તમે લોકો 4000 અપાય બોલો જેને જોઈતી મીટિંગ જેને શોખ હોય તે બોલ જલ્દી જેને શોખ હોય તે હું કોઈ શોખ નહીં જોતો બધા મને કહેતા અમારી મીટિંગનો શોખ મારી પાસે હા પણ જે પિતાજી આવે લઈ જાય જો તને સ્વાદ લઈ જાય અને ત્યાં તો પૈસા ગણવા છે ને વીટી ગણી બે હાથે ના ચાલે આવું કરી માટે પાણી હોય તો મને પૂછીને કઈ જાય કેટલા રાગુ તમને આવડતો એ નાટક છે દાદા નાટક છે રાગુ તમને આવડતો છે નાટક કરાય તો ના રાગુ તમને આવડતો છે એ નાટક ખાલી ના નાટક આતા બધા કોઈ કરે નહી અને અમે કશું વ્રત રાખીએ નઈ અમે ક્યાં આવું જ હોય તો અત્યારે નવું છે દાદા પાસે હોય છે દાદા જ કહેવાય દાદા પાસે હોય છે બીજી ક્યાંય નહીં દાદા મળે તો જ આલો વિચાર આવે એને કઈ એ સમજણ ક્યાંથી આવે એને અડચણ આવે તે સારી વસ્તુ છે માને તો જ આગળ વધે શું થાય જેને અડચણ કે છો એ સારી વસ્તુ છે એવું માનશો ત્યારે આગળ વધારશો એ ભાઈ ખરાબ છે કે છે ભાઈ અડચણ તમને અટકાવી દેશે પ્રગતિ રૂપ થઈ જશે શું એમ કર્યું બાકડી બસ છે તો પછી પેલી વાર નહીં આવે અડચણ અમુક કેમ ના થાય કરે એવા રસ્તા કરવા જશું અડચણ કરવાના જ લોકો આપડે એમ માની ને આપડે આ જવાનું છે ને લોકો રસ્તામાં અડચણ કરવા એટલું માનીને જ મોક્ષ માર્ગ ચલાય ચાલુ છે ને, બહુ હેલો છે માર્ગ. હા, અમે જે આપેલો માર્ગ મોક્ષ માર્ગ બહુ હેલો છે. આ પાંચ રાખ્યો તો લોકો ને મજા આવે ને, ગમે તેમ કરીને એની પાસે પડી જ જાય લોકો. એટલા સરળ માર્ગ છે આ, લોકોને એમ છે કે આપણા મહાત્માઓને અને કિંમત સમજાય નથી. એટલે આવું કિંમત સમજાય એટલે કે જો આમાં શું દુઃખ છે તે કોઈ ગાળો ભણતો હોય, આ ગાળો એ કંઈ પથ્થર નથી. જ્ઞાન મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી ગાળો એ પથ્થર છે ના, પથ્થર લાગે તારે મને એમ લાગે કે ભાઈ ખૂબ ભાગી છે, ભાઈ છે લોહી ગયું તો તો દુઃખ થઈ દુઃખ. ગાળ એ તો પથ્થર છે જ નહીં. એટલે ગાળ પથ્થર લાગે છે ને, મહી સ્વીકાર કરી લે પેલું, મહી વચ્ચે પેલો સ્વીકાર થઈ જાય છે, અસરો આવી જાય એની. તાર નાખ્યા બધા તારે કેમ છે? હવે પ્રસંગ એવો આવ્યો નથી. હા ભાઈ, તો પોતાને ખબર પડે પ્રસંગ ના આવ્યો. આમ તો સાહેબ સર કડક થઈને બોલ્યો હતા, એ પ્રસંગ જ કેવાય. સાહેબ કહેતા અસર જ થઈ ગઈ, સાહેબ કહેતા અસર થતી નથી ગઈ, એવું કઈ અસર થતી નથી ગઈ. તારે કેમનું છે? ચાલુ કરી દઉં ના, શું કરું છું? ઘરની ફાઇલ સિવાય બીજું કોઈ પણ આવે એટલું બધી અસર ના કરે. ઘરની ફાઇલ જો બહારની કોઈ ફાઇલ આવે તો અસર ન કરે. હા, પણ એક દાડો તો આ બધાની ટિકિટો રહી ગઈ હતી, ત્યારે તમને કેવી અસર થઈ હતી? મારા ઘરના પૈસા આપી દઉં, મારા પચાસ પૈસા આપી દઉં, એ અસર થયા તું બોલે પછી ટિકિટ એમ શું હતું? એનું જ હતું, વારો વેપાર નું અવાજ નતું ત્યાં. આ લોકો ઔરંગાબાદ આવી ગયા અને ટિકિટ મારી પાસે ત્યાં જ હતી. સાંજના હું ઘરે ગયો તો તે વખતે ખબર પડી કે ટિકિટ તો મારી પાસે રહી ગઈ છે. ઈરાદો ખરાબ નતો ને? ઈરાદો ખરાબ નતો. એક તો ટિકિટ લાયા આપડા થી અમે ના કહેવાય તમે ટિકિટ પડી ગયો, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ એટલે કે મારી ભૂલ થઈ છે, તમે કોઈ કરી આપડે પૈસા લેવાનું કે શરમા મૂકી ઉઠતું, આપડે સિગરેટ પર મંગાવીને પાસે એમ તો પૈસા લેવા. મળી નથી કે પછી આ લડાઈ ખરાબ હશે. તમે લડજો બોલું ખુબ નથી, રેડી લાગજે ને આગળ પાંચ છ છોકરા હોય તે શું કરવા પડે? આપડે મારવાનું બાજુ પોતે વધારે મહેનત કરીને, પોતે વધારે તૈયારી કરીને જવાનું આગળ, પોતે વધારે તૈયાર કરીને આગળ જવાનું, પોતે વધારે તૈયારી કરીને.